سورہ حمزہ سورہ نمبر 104 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے کہ جے تینے مانے તેના પર તો રહેમ કરે છે પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ રહેમ કરે છે. અફસોસ છે દરેક ગીબત કરનાર ને કારણ વગર તોહમત મૂકનાર ઉપર આરોપ મૂકનાર ઉપર યાની કે લાનત થાય ગીબત કરનાર અને તોહમત મૂકનાર પર. જે માલને ભેગો કરે છે અને તેને ગણતો રહે છે યાની કે તેને સાચવી રાખવા માટે ગણતો રહે છે. તે એવું ગુમાન કરે છે એવો ખ્યાલ કરે છે કે સાચે જ તેનો માલ તેને અમર બનાવી દેશે ક્યારેય તેનું મોત ન આવે એવો બનાવી દેશે. નહીં નહીં તે ચોક્કસ જ હુતમામાં હોમી દેવામાં આવશે યાની કે બાળીને રાખ કરી નાખનારી આગમાં તેને કુરબાન કરી દેવામાં આવશે નાખી દેવામાં આવશે. ને તું શું સમજ્યો કે હોતમા શું છે? તે અલ્લાહે ભડકાવેલી આગ છે. જે દિલોની ઉપર સુધી જઈ પહોંચશે. બેશક તે આગ તેમની દરેક બાજુએ ફરી વળેલી હશે તેને ઘેરી રાખેલ હશે. મોટા લાંબા લાંબા થાંભલાના આકારમાં થાંભલાના શેપમાં